શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ એક અધ્યાય 34 ભગવાન વિષ્ણુ ભક્તિનો મહિમા સત્સંગ તથા ભગવાનના ચરણો દુઃખથી એક વ્યાધનો ઉદ્ધાર. શ્રી સનકજી કહે છે, હે વિપ્રવર, ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુના મહાત્મ્યનું વર્ણન ફરી સાંભળો. ભગવાનની અમૃતમય કથા સાંભળવા માટે કોના મનમાં પ્રેમ અને ઉત્સાહ નથી હોતો? જે લોકો વિષય ભોગમાં અંધ બની રહ્યા છે, જેમનું ચિત્ત મમતાથી વ્યથિત છે, તે મનુષ્યના સંપૂર્ણ પાપોનો નાશ ભગવાનના એક જ નામનું સ્મરણ કરી દે છે. જે ભગવાનની પૂજા કરતા નથી, વેદોનો વિરોધ કરે છે અને ગાય બ્રાહ્મણોનો દ્વેષ કરે છે, તેઓ રાક્ષસ છે. હરિ પૂજા વિહિનાશ્ચ વેદ વિદ્વેષણ તથા ગોદ્વિજ દ્વેષ નિરતા રાક્ષસાહ પરિકીર્તિતા. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 37 શ્લોક સંખ્યા 5. જે ભગવાન વિષ્ણુની આરાધના કરતા રહીને સંપૂર્ણ લોકો પર અનુગ્રહ રાખીને ધર્મ કાર્યમાં સદા તત્પર રહે છે, તે સાક્ષાત ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે. જેમનું ચિત્ત ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગેલું છે, તેમના જન્મ જન્માંતરના પાપ ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. પછી તેમના મનમાં પાપનો વિચાર કઈ રીતે આવી શકે છે? ભગવાન વિષ્ણુની આરાધના વિષયોમાં અંધ બનેલા મનુષ્યોના પણ સંપૂર્ણ દુઃખોનો નાશ કરનારી છે, તે ભોગ અને મોક્ષપ્રદ છે. જે મનુષ્ય કોઈના સંગથી, પ્રેમથી, ભયથી, લોભથી અથવા અજ્ઞાનથી પણ ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે, તે અક્ષય સુખનો ભાગી થાય છે. સંગાત સેહાદ ભય ઉલ્લો ભય ભયાલલ્લો ભાદ જ્ઞાન દ્વાપી યો નરહ વિષ્ણોરુપાસનમ કુર્યાત સો અક્ષયમ સુખમ મનુષ્ય સુખમશ્નુતે. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ એક અધ્યાય 37 શ્લોક સંખ્યા 14. જે ભગવાન વિષ્ણુના ચરણોદકનું એક બુંદ પણ પી લે છે, તેણે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું. ભગવાનને તે અત્યંત પ્રિય હોય છે. ભગવાન વિષ્ણુનું ચરણોદક અકાળ મૃત્યુનું નિવારણ, સમસ્ત રોગોનો નાશ અને સંપૂર્ણ દુઃખોની શાંતિ કરાવનારું છે. અકાલ મૃત્યુ શમનમ સર્વ વ્યાધિ વિનાશનમ સર્વ દુઃખોપન શમનમ હરિપાદોદકમ સમૃતમ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 37 શ્લોક સંખ્યા 16. આ વિષયમાં પણ જ્ઞાની પુરુષ આ પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે અને એને વાંચનાર અને સાંભળનારના સંપૂર્ણ પાપોનો નાશ થાય છે. પ્રાચીન સતયુગની વાત છે. ગુલિક નામનો એક વ્યાધ એટલે શિકારી હતો. તે પરાઈ સ્ત્રી અને પરાયા ધનને હડપ કરવા સદા તત્પર રહેતો હતો. તે પરનિંદક હતો. તે નિત્ય જીવજંતુઓ માટે ભારે સંકટ ઊભું કરતો હતો. તેણે સેંકડો હજારો ગો બ્રાહ્મણોની હત્યા કરી હતી. હે નારદજી, વ્યાધોનો સરદાર ગુલિક દેવ સંપત્તિને હડપ કરવા તથા બીજાનું ધન લૂંટી લેવા માટે તત્પર રહેતો હતો. તેણે ઘણા અનેક ભારે પાપ કર્યા હતા. જીવજંતુઓનો તે કાળ હતો. એક દિવસ તે મહાપાપી વ્યાધ સોવીર નરેશના નગરમાં ગયો, જે સંપૂર્ણ ઐશ્વર્યથી પરિપૂર્ણ હતું. તેના અપવનમાં ભગવાન વિષ્ણુની એક બહુ સુંદર મંદિર તેના ઉપવનમાં ભગવાન વિષ્ણુનું એક બહુ સુંદર મંદિર હતું, જે સોનાના કળશોથી સુશોભિત હતું. તે જોઈને વ્યાધને બહુ પ્રસન્નતા થઈ. તેણે વિચાર કર્યો કે અહીં ઘણા સુવર્ણ કળશ છે, એ બધાને ચોરી જઈશ. આવો વિચાર કરીને વ્યાધ ચોરી માટે અધીરો થઈ ગયો અને મંદિરમાં ગયો. ત્યારે તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણને જોયા, જે પરમ શાંત અને તત્વજ્ઞાનમાં નિપુણ હતા. તેમનું નામ ઉતંક હતું. તે ભગવાન વિષ્ણુની સેવા પૂજા કરી રહ્યા હતા. ઉતંક તપોનિધિ હતા. તેઓ એકાંતવાસી, દયાળુ, નિષ્પૃહ તથા ભગવાનના ધ્યાનમાં પરાયણ હતા. હે મુને, તે વ્યાધને તે બ્રાહ્મણ પોતાની ચોરીમાં વિઘ્ન કરતા લાગ્યો. તે દેવતાનું બધું જ ધન લૂંટવા માટે આવેલો અત્યંત સાહસી લૂંટારો હતો અને મદથી ઉન્મત્ત થઈ રહ્યો હતો. તેણે હાથમાં તલવાર લીધી અને ઉતંકને મારી નાખવા તૈયાર થયો. મુનિને જમીન પર નાખીને મુનિની છાતી પર એક પગ દબાવીને એક હાથે તેમના વાળ પકડી લીધા અને તેમને મારી નાખવાનો વિચાર કર્યો. આવી સ્થિતિમાં તે વ્યાધને જોઈને ઉતંકે કહ્યું. ઉતંક બોલ્યા, અરે સાધુ પુરુષ, તમે વ્યર્થ મને મારી રહ્યા છો. હું તો નિરપરાધ છું. મહામતે કહો તો ખરા કે મેં તમારો શું અપરાધ કર્યો છે? સંસારમાં શક્તિશાળી પુરુષ અપરાધીઓને દંડ આપે છે, પરંતુ સજ્જન પુરુષ પાપીઓને પણ કારણ મારતા નથી. જેમના ચિત્તમાં શાંતિનો નિવાસ છે તે સાધુ પુરુષ પોતાના વિરોધી મૂર્ખ લોકોમાં પણ જે ગુણ વિદ્યમાન છે તેમના પર દ્રષ્ટિ રાખીને તેમનો વિરોધ કરતા નથી. જે મનુષ્ય અનેક વાર સતાવવા છતાં પણ ક્ષમા કરે છે તેને ઉત્તમ કહે છે, તે ભગવાન વિષ્ણુને સદા અત્યંત પ્રિય છે. જેમની બુદ્ધિ સદા બીજાઓના હિતમાં લાગેલી છે તે સાધુ પુરુષ મૃત્યુકાળ આવે તો પણ કોઈની સાથે વેર કરતા નથી. ચંદનનું વૃક્ષ કાપી નાખવા છતાં કુવાળીની ધારને સુગંધિત કરી દે છે. મૃગ તૃણથી, માછલીઓ જળથી તથા સજ્જન પુરુષ સંતોષથી જીવન નિર્વાહ કરે છે. પરંતુ સંસારમાં ક્રમશઃ ત્રણ પ્રકારની વ્યક્તિ તેમની સાથે પણ અકારણ વેર રાખે છે, વ્યાધ, ઢીમર અને ચુગલીખોર. મૃગમિન સજ્જના નામ, તૃણ જલ સંતોષ વિહિત વૃત્તિ નામ, લુબ્ધક ધીવર પિશુ નામ, પિશુના નિષ્કારણ વેરણી જગતી. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 37 શ્લોક 38મો. અહો, માયા બહુ પ્રબળ છે, તે સંપૂર્ણ જગતને મોહમાં નાખી દે છે. ત્યારે જ તો લોકો પુત્ર મિત્ર અને સ્ત્રી મોહ સૌને દુઃખી કરે છે. તમે બીજાનું ધન લૂંટીને પોતાની પત્નીનું પોષણ કર્યું છે, પરંતુ અંતકાળમાં મનુષ્ય બધું છોડીને એકલો જ પરલોકમાં જાય છે. મારી માતા, મારા પિતા, મારા પુત્ર અને મારી આ વસ્તુ, આ પ્રકારની મમતા પ્રાણીઓને વ્યર્થ પીડા આપે છે. પુરુષ જ્યાં સુધી પૈસા કમાય છે ત્યાં સુધી ભાઈબંધુ તેની સાથે સંબંધ રાખે છે, પરંતુ આલોક અને પરલોકમાં માત્ર ધર્મ અને અધર્મ જ સદા તેની સાથે રહે છે, ત્યાં બીજો કોઈ સાથે નથી. ધર્મ અને અધર્મથી કમાયેલા ધન દ્વારા જેણે જે લોકોનું પાલન પોષણ કર્યું છે તેઓ જ મૃત્યુ પછી તેને અગ્નિના મુખ પર નાખીને પોતે ઘી મિશ્રિત અન્ન ખાય છે, ત્યાં બીજો કોઈ સાથે નથી. યાવદ જર્યતિ દ્રવ્યમ બાંધવાસ્તવ દૈવ હિ ધર્મા ધર્મો સહે વાસ્તા મિહાપુત મૂત્ર ન ચાપર. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 37મો અધ્યાય શ્લોક 42મો. પાપી લોકોની કામના રોજ વધે છે અને પુણ્યાત્મા પુરુષોની કામના દરરોજ ક્ષીણ થાય છે. લોકો સદા ધન વગેરેના ઉપાર્જનમાં વ્યર્થ જ વ્યાકુળ રહે છે. જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે, અને જે નથી થવાનું તે કદી નથી થતું, કદી થતું નથી. જેમની બુદ્ધિમાં આવો નિશ્ચય હોય છે તેમને ચિંતા કદી સતાવતી નથી. યદ ભાવી તદ ભવ્યે તદ ભવત્યેવ, યદ ભાવ્યમ ન તદ ભવેત ઇતિ નિશ્ચિત બુદ્ધિના નામ ન ચિંતા બાધતે ક્વચિત. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 37મો શ્લોક સંખ્યા 47. આ સંપૂર્ણ ચરાચર જગત દેવને આધીન છે, તેથી દેવ જ જન્મ અને મૃત્યુને જાણે છે, બીજું કોઈ નહીં. અહો, મમતાથી વ્યાકુળ ચિત્તના મનુષ્યનું દુઃખ મહાન છે, કેમ કે તેઓ મોટા મોટા પાપ કરીને પણ બીજાનું યત્નપૂર્વક પાલન કરે છે. મનુષ્યના કમાયેલા સંપૂર્ણ ધનને સદા બધા ભાઈ બંધુઓ ભોગવે છે, પરંતુ તે મૂર્ખ પોતાના પાપોનું ફળ સ્વયં એકલો જ ભોગવે છે. આ પ્રમાણે કહી રહેલા મહર્ષિ ઉતંકને ગુલીકે છોડી દીધા. પછી તે ભયથી વ્યાકુળ થઈ ગયો અને હાથ જોડીને વારંવાર કહેવા લાગ્યો, મારો અપરાધ ક્ષમા કરો. સત્સંગના પ્રભાવથી અથવા ભગવાનના વિગ્રહનું સામીપ્ય મળી જવાથી વ્યાધનું સંપૂર્ણ પાપ નષ્ટ થઈ ગયું. તેણે પોતાની કરણી પર બહુ પશ્ચાતાપ થયો અને તે આ પ્રમાણે બોલ્યો, હે વિપ્રવર, મેં બહુ મોટા મોટા પાપ કર્યા છે, તે બધા તમારા દર્શનથી નષ્ટ થઈ ગયા. અહો, મારી બુદ્ધિ સદા પાપ પરાયણ જ રહી અને હું શરીરથી પણ મહાન પાપોનું આચરણ કરતો રહ્યો. હવે મારો ઉદ્ધાર કઈ રીતે થશે? હે ભગવાન, હું કોના શરણે જાઉં? પૂર્વજન્મના પાપોને કારણે મારો જન્મ વ્યાધના કુળમાં થયો. હવે હું આ જીવનમાં પણ અઢળક પાપ કરીને હું કઈ ગતિને પ્રાપ્ત કરીશ? અહો, મારું આયુષ્ય ઝડપથી નષ્ટ થઈ રહ્યું છે. મેં પાપોના નિવારણ માટે કોઈ પ્રાશ્ચિત કર્યું નથી, તેથી તે પાપોનું ફળ હું કેટલા જન્મો સુધી ભોગવીશ? અર્જિતમ ચ ધનમ સર્વમ ભોગ્યતે બાંધવાહા સદા સ્વયં એક તમો મૂઢ પતા ફલમ પ્રશ્નુતે. નારદ પુરાણ પૂર્વભાગનો 37મો શ્લોક, 37મો અધ્યાયનો 51મો શ્લોક જે આગળ આવી ગયેલી વાત તેની હતો. અર્થાત કે મનુષ્યના કમાયેલા સંપૂર્ણ ધનને સદા બધા ભાઈબંધો ભોગવે છે, પરંતુ તે મૂર્ખ પોતાના પાપોનું ફળ સ્વયં એકલો જ ભોગવે છે, તેનો શ્લોક હતો. આગળ આ પ્રમાણે સ્વયં પોતાની નિંદા કરી રહેલા તે વ્યાધે આંતરિક સંતાપના અગ્નિથી વ્યથિત થઈને તુરંત પ્રાણ ત્યાગી દીધા. વ્યાધને પડેલો જોઈને મહર્ષિ ઉતંકને બહુ દયા આવી અને તે મહાબુદ્ધિમાન મુનિને ભગવાન વિષ્ણુના ચરણોદકથી તે મહાબુદ્ધિમાન મુનિએ ભગવાન વિષ્ણુના ચરણોદકથી તેના શરીરને સિંચી દીધું. ભગવાનના ચરણોદકના સ્પર્શથી તેના બધા પાપ નષ્ટ થઈ ગયા અને તે વ્યાધે દિવ્ય શરીરથી દિવ્ય વિમાન પર બેસીને મુનિને આ પ્રમાણે કહ્યું. ગુલિકે કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિશ્રેષ્ઠ ઉતંકજી, તમે મારા ગુરુ છો, તમારી જ કૃપાથી મને આ મહાપાતકોથી છુટકારો મળ્યો છે. હે મુનિશ્વર, તમારા ઉપદેશથી મારો સંતાપ દૂર થઈ ગયો અને સંપૂર્ણ પાપ પણ તુરંત નષ્ટ થઈ ગયા. હે મુને, તમે મારા ઉપર ભગવાનનું જે ચરણોદક છાટ્યું છે તેના પ્રભાવથી તમે મને આજે ભગવાન વિષ્ણુના પરમપદને પહોંચાડી દીધો. હે વિપ્રવર, તમારા દ્વારા મારો આ પાપમય શરીરથી ઉદ્ધાર થઈ ગયો, તેથી હું તમારા ચરણોમાં મસ્તક નમાવું છું. હે વિદ્વન, મારા અપરાધને ક્ષમા કરો. આ પ્રમાણે કહીને તેણે મુનિવર ઉતંક પર દિવ્ય પુષ્પોની વર્ષા કરી અને વિમાનમાંથી ઉતરીને ત્રણ વાર પરિક્રમા કરીને ફરી તે દિવ્ય વિમાન પર બેસીને તે ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યો ગયો. આ બધું પ્રત્યક્ષ જોઈને તપોનદી ઉતંકજી બહુ વિસ્મિત થઈ ગયા અને તેમણે મસ્તક પર અંજલિ મૂકીને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. તેમના દ્વારા સ્તુતિ કરવાથી ભગવાન મહાવિષ્ણુએ તેમને ઉત્તમ વરદાન આપ્યું અને વરદાનથી ઉતંકજી પણ પરમપદને પ્રાપ્ત થઈ ગયા. અધ્યાય 34મો સમાપ્ત. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ એક અધ્યાય 34 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.